વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ 69મો સર્ગ. લક્ષ્મણે અયોમુખીને દંડ આપો તથા શ્રીરામ અને લક્ષ્મણે કબંધના બાહુબંધમાં પડીને ચિંતિત થવું. આમ જટાયુને જલાંજલિ આપીને એ બંને રઘુવંશી બંધુઓએ એ વખતે ત્યાંથી પ્રસ્થાન કર્યું અને વનમાં સીતાની શોધ કરતાં કરતાં પશ્ચિમ દિશા નૈઋત્ય ખૂણા તરફ ગયા. ધનુષ બાણ અને ખડગ ધારણ કરીને એ બંને ઈશ્વાકુવંશી વીરો એ દક્ષિણ પશ્ચિમ દિશા તરફ આગળ વધતા વધતા એક એવા માર્ગ પર જઈ પહોંચ્યા જ્યાં લોકોની અવર જવર ન હતી. એ રસ્તો ઘણા વૃક્ષો, ઝાડીઓ અને લતા વેલ દ્વારા બધી બાજુથી ઘેરાયેલો હતો. એ અતિ દુર્ગમ, ગહન અને બિહામણો દેખાતો હતો. એને વેગપૂર્વક ઓળંગીને એ બંને મહાબલી રાજકુમારો દક્ષિણ દિશાનો આશ્રય લઈને એ અતિ ભયાનક અને વિશાળ વનમાંથી બહાર નીકળી ગયા. ત્યાર પછી જનસ્થાનથી 3 કોસ દૂર જઈને એ મહાબળી શ્રીરામ અને લક્ષ્મણે કોંચારણ્ય નામના ગહન વનમાં પ્રવેશ કર્યો. એ વન અનેક મેઘોના સમૂહ જેવું શ્યામ દેખાતું હતું. વિવિધ રંગના સુંદર ફૂલોથી સુશોભિત હોવાના કારણે એ બધી બાજુથી પ્રસન્નતા પ્રગટ કરતું હોય એવું લાગતું હતું. એમાં અનેક પ્રકારના પશુ પક્ષીઓનો નિવાસ હતો. સીતાનો પતો મેળવવાની ઈચ્છાથી તેઓ બંને વનમાં સીતાની શોધ કરવા લાગ્યા. જ્યાં ત્યાં થાકી જાય ત્યારે વિશ્રામ માટે રોકાઈ જતા હતા. વિદેહનંદિનીના અપહરણના કારણે એ બંને ભારે વ્યથિત હતા. ત્યાર પછી એ બંને ભાઈ 3 કોસ પૂર્વ તરફ જઈને કોંચારણ્યને પાર કરીને મતંગ મુનિના આશ્રમની પાસે આવ્યા. એ વન બહુ બિહામણું હતું. એમાં ઘણા બધા ભયાનક પશુ પક્ષીઓ નિવાસ કરતા હતા. વિવિધ પ્રકારના વૃક્ષોથી ઘેરાયેલું એ આખું વન વૃક્ષોની ગહન હારમાળાઓથી ભરચક હતું. ત્યાં પહોંચીને દશરથ રાજકુમારોએ ત્યાંના પર્વત પર એક ગુફા જોઈ જે પાતાળ જેવડી ઊંડી હતી. એ સદા અંધકારથી ઘેરાયેલી રહેતી હતી. એની પાસે જઈને એ બંને નરશ્રેષ્ઠ વીરોએ એક વિકરાળ મોઢાની વિશાળકાય રાક્ષસી જોઈ. એ નાના નાના પ્રાણીઓને ભયભીત કરતી હતી અને દેખાવે ઘણી ભયંકર હતી. એનું મોઢું જોઈને ધૃણા થતી હતી. એનું લાંબુ પેટ, તીક્ષ્ણ દાઢો અને બરછટ ચામડી હતી. એ ઘણી વિકરાળ દેખાતી હતી. એ ભયાનક પશુઓને પણ પકડીને ખાઈ જતી હતી. એનો આકાર બિહામણો હતો અને વાળ છૂટા હતા. એ ગુફા પાસે શ્રીરામ લક્ષ્મણ બંને ભાઈઓએ એને જોઈ. એ રાક્ષસી એ બંને વીરોની પાસે આવી અને પોતાના ભાઈની આગળ ચાલી રહેલા લક્ષ્મણની સામે જોઈને બોલી, આવો આપણે બંને રમણ કરીએ. આમ કહીને એણે લક્ષ્મણનો હાથ પકડી લીધો. એટલું જ નહીં, એણે સુમિત્રાકુમારને પોતાની ભુજાઓમાં જકડી લીધા અને આમ કહ્યું, મારું નામ અયોમુખી છે. હું તમને પત્ની રૂપે મળી ગઈ તો સમજી લો ઘણો મોટો લાભ થઈ ગયો અને તમે મારા પ્રિય સ્વામી છો. પ્રાણનાથ વીર, આ દીર્ઘકાળ સુધી ટકી રહેનારું આયુષ્ય મેળવીને તમે પર્વતોની દુર્ગમ ગુફાઓ અને નદીઓના તટે મારી સાથે હંમેશા રમણ કરશો. રાક્ષસી નામ કહેવાથી શત્રુસુદન લક્ષ્મણ ક્રોધિત થઈ ગયા. એમણે તલવાર કાઢીને એના કાન, નાક અને સ્તન કાપી નાખ્યા. નાક અને કાન કપાઈ જતા એ ભયંકર રાક્ષસી જોર જોરથી રાડ પાડવા લાગી અને જ્યાંથી આવી હતી ત્યાં ભાગી ગઈ. એના ચાલ્યા ગયા પછી એ બંને ભાઈ શક્તિશાળી શ્રીરામ અને લક્ષ્મણ ઉતાવળા ચાલીને એક ગહન વનમાં પહોંચી ગયા. એ સમયે મહા તેજસ્વી, ધૈર્યવાન સુશીલ અને પવિત્ર આચાર વિચારના લક્ષ્મણે હાથ જોડીને પોતાના તેજસ્વી ભાઈ શ્રીરામચંદ્રજીને કહ્યું, આર્ય, મારો ડાબો હાથ જોર જોરથી ફરકી રહ્યો છે અને મન ઉદ્વિગ્ન જેવું થઈ રહ્યું છે. મને વારંવાર અપશુકનો દેખાઈ રહ્યા છે, તેથી તમે ભયનો સામનો કરવા તૈયાર રહો. મારી વાત માનો, આ જે અપશુકનો છે એ માત્ર મને જ હમણાં જ પ્રાપ્ત થનારા ભયની આગાહી કરે છે. આની સાથે એક શુભ સુકન પણ થઈ રહ્યું છે. આજે વંજુલ નામનું ઘણું ભયાનક પક્ષી છે, એ યુદ્ધમાં આપણા બંનેના વિજયને જાણે સૂચવતું જોર જોરથી બોલી રહ્યું છે. આમ બળપૂર્વક એ સંપૂર્ણ વનમાં એ બંને ભાઈ જ્યારે સીતાની શોધ કરી રહ્યા હતા, એ જ સમયે ત્યાં બહુ ભયંકર અવાજ થયો. એ જાણે એ વનનો વિધ્વંસ કરતો હોય એવો જણાતો હતો. એ વનમાં જોર જોરથી વાવાઝોડું ફૂંકાવા લાગ્યું. આખું વન એની ઝપટમાં આવી ગયું. વનમાં એ અવાજનો જે પ્રતિધ્વનિ થયો એનાથી એ સંપૂર્ણ વન પ્રદેશ ગુંજી ઉઠ્યો. ભાઈની સાથે હાથમાં તલવાર લઈને ભગવાન શ્રીરામ એ અવાજ ક્યાંથી આવ્યો એનો પત્તો મેળવવા જતા હતા, ત્યાં તો એક પહોળી છાતીવાળા વિશાળ કઈ રાક્ષસને એમણે જોયો. એ બંને ભાઈઓએ એ રાક્ષસને પોતાની સામે ઊભેલો જોયો. એ દેખાવે મહાકાય હતો, પણ એને ન માથું હતું કે ન ગળું, કબંધ ધડ માત્ર જેનું સ્વરૂપ હતું, અને એના પેટમાં જ મોટું મોઢું દેખાતું હતું. એના આખા શરીરમાં અણિયાળા અને ધારદાર રૂંવાટા હતા. એ મોટા પર્વત જેવો ઊંચો હતો. એની આકૃતિ બહુ ભયંકર હતી. એ નીલ મેઘ જેવો કાળો હતો અને મેઘની જેમ જેમ જ ગંભીર અવાજે ગર્જના કરતો હતો. એની છાતીમાં જ લલાટ હતું અને લલાટમાં જ એક લાંબી પહોળી તથા અગ્નિની જ્વાળા જેવી ધગધગતી ભયંકર આંખ હતી, જે સારી રીતે જોઈ શકતી હતી. એની પાપણો બહુ મોટી હતી અને આંખનો રંગ ભૂરો હતો. એ રાક્ષસની દાડો બહુ મોટી હતી તથા એ પોતાની લપકારા મારતી જીભથી પોતાના વિશાળ મુખને વારંવાર ચાટી રહ્યો હતો. અતિ ભયંકર રીછ, સિંહ, હિંસક પશુ અને પક્ષી આ જેનું ભોજન હતું, એ પોતાની એક એક યોજનની લાંબી અને બંને ભયાનક ભુજાઓને દૂર સુધી ફેલાવીને એનાથી વિવિધ પ્રકારના રીંછ પશુ પક્ષીઓ તથા હરણોના ટોળામાંના રાજાને પકડીને ખેંચી લેતો હતો. તેઓમાંથી જે એના ભોજન માટે યોગ્ય ન લાગે એમને એ જ હાથો વડે પાછા ધકેલી દેતો હતો. બંને ભાઈ શ્રીરામ અને લક્ષ્મણ જ્યારે એની પાસે પહોંચ્યા ત્યારે એમનો રસ્તો રોકીને ઊભો રહી ગયો. ત્યારે એ બંને ભાઈ દૂર ખસી ગયા અને ધ્યાનપૂર્વક એને જોવા લાગ્યા. એ સમયે એ એક કોષ લાંબો લાગતો હતો. એ રાક્ષસનો આકાર માત્ર કબંધ ધડ રૂપે જ હતો, તેથી એ કબંધ કહેવાતો હતો. એ વિશાળ, હિંસક, ભયંકર તથા બે લાંબી લાંબી ભુજાઓ ધરાવતો હતો અને દેખાવે અત્યંત બિહામણો લાગતો હતો. એ મહાબાહુ રાક્ષસે પોતાની બંને વિશાળ ભુજાઓને ફેલાવીને એ બંને રઘુવંશી રાજકુમારોને બળપૂર્વક દબાવીને એક સાથે પકડી લીધા. બંનેના હાથમાં તલવારો હતી, બંનેની પાસે મજબૂત ધનુષ્ય હતા અને બંને ભાઈ પ્રચંડ તેજસ્વી, વિશાળ ભુજાઓ ધરાવનારા અને અતિ બળવાન હતા. છતાં પણ એ રાક્ષસ દ્વારા ખેંચવામાં આવતા વ્યવસ્થા અનુભવવા લાગ્યા. એ સમયે ત્યાં સુરવીર રઘુનંદન શ્રીરામ તો ધૈર્યના કારણે વ્યથિત ન થયા, પરંતુ બાળક બુદ્ધિના અને ધૈર્યની ઉણપના કારણે લક્ષ્મણના મનમાં ભારે દુઃખ થયું. ત્યારે શ્રીરામના નાના ભાઈ લક્ષ્મણે વિષાદગ્રસ્ત થઈને શ્રી રઘુનાથજીને કહ્યું, વીરશ્રેષ્ઠ, જો હું રાક્ષસના વશમાં પડીને વિવશ થઈ ગયો છું, રઘુનંદન, એકમાત્ર મને જ આ રાક્ષસને આપી દઈને તમે પોતે એના બાહુબંધનમાંથી મુક્ત થઈ જાઓ. આ ભૂતને મારો જ બલિ આપીને તમે સુખપૂર્વક અહીંથી નાસી જાઓ. મને વિશ્વાસ છે કે તમે સત્વરે વિદેહરાજ કુમારીને પ્રાપ્ત કરી લેશો. કુકુત્સ કુલભૂષણ શ્રીરામ વનવાસેથી પાછા ફરીને પિતા પિતામહોની ભૂમિને પોતાના અધિકારમાં લઈને જ્યારે તમે રાજસિંહાસન પર વિરાજમાન થશો ત્યારે ત્યાં સદા મારું પણ સ્મરણ કરતા રહેજો. લક્ષ્મણ નામ કહેવાથી શ્રીરામે સુમિત્રા કુમારને કહ્યું, વીર, તમે ડરશો નહીં, તમારા જેવા સુરવીરામ વિષાદ કરતા નથી. દરમિયાન ક્રૂર હૃદયના એ દાનવ શિરોમણી કબંધે એ બંને ભાઈ શ્રીરામ અને લક્ષ્મણને કહ્યું, તમે બંને કોણ છો? તમારા ખભા બળદ જેવા ઊંચા છે, તમે મોટી મોટી તલવારો અને ધનુષ્ય ધારણ કરી રાખ્યા છે. આ ભેકાર પ્રદેશમાં તમે બંને શા માટે આવ્યા છો? અહીં તમારે શું કામ છે? જણાવો. ભાગ્ય તમને બંનેને મારી આંખ સામે ઊભા કરી દીધા છે. હું અહીં ભૂખથી વ્યથિત થઈને ઊભો હતો અને તમે પોતે જ તલવાર અને ધનુષ્ય બાણ લઈને તીક્ષ્ણ શિંગડાવાળા બે બળદની જેમ તરત જ આ સ્થાને મારી નજીક આવી પહોંચી, જેથી તમારા બેઉનું હવે જીવતા રહેવું મુશ્કેલ છે. દુરાત્મા કબંધની આ વાતો સાંભળીને શ્રીરામ સુકાઈ ગયેલા મુખવાળા લક્ષ્મણને કહ્યું, સત્ય પરાક્રમી વીર, આકરામાં આકરા અસહ્ય દુઃખો પામીને આપણે દુઃખી તો હતા જ, ત્યાં તો પ્રિયતમા સીતા પ્રાપ્ત થાય એ પહેલાં જ આપણા બંને પર આ મહાન સંકટ આવી પડ્યું. એ જીવનનો અંત લાવનારું છે. નરશ્રેષ્ઠ લક્ષ્મણ, કાળનું મહાન બળ બધા પ્રાણીઓ પર પોતાનો પ્રભાવ નાખે છે. જુઓ ને, તમે અને હું બંને કાળ પ્રેરિત અનેક સંકટોથી મોહિત થઈ રહ્યા છીએ. સુમિત્રાનંદન, દેવ અથવા કાળ માટે સૌ પ્રાણીઓ પર શાસન કરવું ભારરૂપ મુશ્કેલ નથી. જેમ રેતીના પુલ પાણીની થપાટોના પ્રહારથી ઘસી પડે છે, એ જ રીતે મોટા મોટા શૂરવીર, બળવાન અને અસ્ત્રવેતા પુરુષો પણ યુદ્ધમાં કાળને વશીભૂત થઈને કષ્ટમાં પડી જાય છે. આમ કહીને સુદૃઢ અને સત્ય પરાક્રમ ધરાવતા મોટા બળ વિક્રમ સંપન્ન મહાયશસ્વી પ્રતાપી દશરથ નંદન શ્રીરામે સુમિત્રા કુમારની સામે જોઈને એ સમયે પોતે જ પોતાની બુદ્ધિને સુસ્થિર કરી દીધી. આ રીતે શ્રી વાલ્મીકિ રચિત આર શ્રામાયણ આદિકાવ્યના અરણ્યકાંડમાં 69મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.